wonderful છે, unusual છે. કે તમે યુ નો બાબુ યાર તો નથી પણ લાગે છે કે લાઈનો બહુ ફર્સ્ટ ક્લાસ હતી. Spiritual progress and our faith and everything of our karma, that's the real line. This is line of heart and head, but these are the line of our faith. Nobody can understand. Guru ji janta hai. But still, Guru ji janta na thi? Nahi, he must janta. Na ji. Kali beta line no jane hai. Generally left is better. ઘનશ્યામ તમે પુરુષ થયા અને પ્રકૃતિ જુદી પડી ગઈ, પ્રકૃતિ જુદી પડી ગઈ એટલે પ્રકૃતિ ની જે બહાર જુદા પડી જાય ત્યાં પુરુષ ને પ્રકૃતિ વિભાજન થઈ જાય અને વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન પડી ગઈ. આ તમે અને આ હસન, દેર ઇઝ લાઈન ઓફ ડિમાર્કેશન, સમજવું ને. એટલે પુરુષ હવે થયા પછી તમારે પુરુષાર્થ ઉત્પન્ન થાય નહીં, ત્યાં સુધી ખરો પુરુષાર્થ હતો નહીં, ક્રાંતિ નો પુરુષાર્થ હતો, સમજવું ને. હવે સાચો પુરુષાર્થ તમારી પાંચ આજ્ઞામાં રહ્યા એ સાચો પુરુષાર્થ, એનાથી પછી પુરુષોત્તમ એટલે સંપૂર્ણ સંપૂર્ણ યોગ પુરુષાર્થ. આ સમજમાં આવી ગયું ને. હવે આપણે કોઈ બે પાંચ ઓળખાયા હોય તેને વાત થોડી સમજાવી કે જગતમાં સમજવા જેવું છે. આજે ત્યાં બે જણા આવશે, ત્યાં વિશેભાઈ ફતનભાઈ સલાહ આપી કે ફોટો સારો નહીં પડે, આ સાથે ઓરિજિનલ ડાર્ક કરી ત્યાં સુધી ફોટો સારો પડશે. એટલે તમે તમને પાન નો કે બજેટ નો શોખ છે કોઈ નહીં, ડાર્ક કલર છે ને એ પહેલો ના છે, પહેલા ચેન્જ શું કર્યું હશે, ચેન્જ શું કર્યું. પતંગ નો ધોરણ હાથમાં જોઈ ના જોઈએ, મારી પતંગ મારી પતંગ પર પતંગ ને ગુલાબ સાહેબ આપડે દોરો હાથમાં ના હોય તે ખેંચીએ, એટલે દોરો હાથમાં આવે તો પતંગ ખેંચાય ને ગુલાબ ખાતી બંધ થાય. દર્શન કરવા જાય હતા ને બે ફેરો, બાપાના મન નો બે કલાક દોઢ કલાક નું સમાધાન કર્યા છે. એટલે અમે માર્ગદર્શન હોય, માણસ માર્ગદર્શન વગર મુંઝાય છે, ખાવા પીવાનું છે, પૈસા છે, બધું જ છે, પણ માર્ગદર્શન હોય તો ફાવે એમ, એવી રીતનું એમનું પેલું સમજણ શીખે છે. પેલું લેક્ચર ભાષણ બધા કરતા હોય ને એ રીતના ટેવેલા હોય ને લોકો, ના તે એવું નથી આપે લેક્ચર. તો લેક્ચર એટલે શું, સ્થૂલ વસ્તુ કહેવાય. એટલે આપણે એમને એમ ના કહી દઈએ કે તમે આ જે લેક્ચર આપો છો તે તમે વાંચી રહ્યા તે પુસ્તક અમે વાંચીએ એટલે અમારે જરૂર નથી. તો સમજ લોકો લેક્ચર આપે છે એનું કહું છું કે જે મૂળ વસ્તુ છે એ છેલ્લી વસ્તુ છે, તે મહાવીર અને ગૌતમ બેનો છે તે પ્રશ્નોત્તરી જ છે, સમજો ને. કૃષ્ણ ભગવાન અને અર્જુન પ્રશ્નોત્તરી, છેલ્લું પ્રશ્નોત્તરી રીતે હોય છેલ્લું જ્ઞાન. તમને શું પ્રશ્ન છે મૂંઝાવશો તે અમને કહો, તમે તમને મૂંઝામણ કાઢી આપીએ. શું કહું, આ પેલું તો થૂલ, પેલું એ તો નિશાળ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ કહેવાય બધા, સમજ ને. એ તો બહુ સારા કથા સુણી સુણીને પૂટ્યા, કોન ફૂટી ગયા લોકોના, એમાં કોઈ પોતાનું સોલ્યુશન ના થાય, પ્રોબ્લેમ સોલ્વ ના થયા. આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપે, સમજો ને, તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરી આપે. એટલે તો એ લોકો ખુશ થઈ જશે, એ લોકોને એમ કહીને કે ભાઈ અરે પ્રશ્ન નહીં પૂછે તો હું બાર બાર સીધી વાત કરીશ, પ્રશ્ન ઉભા કરી આપીશ, સમજો ને. એટલે એ નહીં પૂછતા આવડે તો વાંધો નથી, અને ઉભા કરી આપીએ. પણ એ ગોઠવાઈ જાય બહુ દુઃખ છે, કઈ નજીક છે નજીક હોય તો સારું પડે એમને. સવાર કે દાખલ જવું છે ગાડીમાં, આપડે એક વાગ્યા સાડા બાર વાગ્યા બેસી જઈએ, એક વાગ્યા ના તો હજાર ક્યારે થાય રાજે બહુ મોડું થાય. એટલે ટાઈમ કરતા મોડું હવાર થાય ના ભાઈ. એ તો કઈ રીત એવી રીતે લોકો રાજે બેસી રહે, ચાર ડોલર આવે ને ચાર મારા દાડો કરે, ચાર મારું કામ ફરવા આવ્યું તો બહુ લાંબુ લાગે. એના કરતા આમ તો મેં ટાઈમ લઈને જ આવેલું હોય, તે બધું ને દરેક કોનાની મુદત લઈને આવેલું હોય. એટલે તમારે તો કામ કરે જવાનું, બીજી કશી ઉપાધિ નહીં ખોલવાનું. હાય હાય હાય કરો છો ને કામા વગર કરના, કામ કરે જાઓ, કોરી કાઢો, એ કહો બેબીને શું ગમે છે શું નહીં તપાસ કરો બધું. બેબી ના બધું વાળવાની, આપડે વળે તો વાળવાની, પછી ના વળે તો ઉપાય નથી હોતો. જયારે ઉપાય નહીં તેના માટે કઈ જે પોઈઝન ખાવા ના હોય ઉપાય નહીં ખાવા, તેને કઈ પોઈઝન ખાવાનું કઈ શરત કરેલી કઈ, જે બને એ ખરું. શું કહ્યું? અચ્છા હશે ના આવે તો કેવડો મોટો ડોક્ટર નહી તમે વખતા છો? ડોક્ટર હસન, દાંત ના ડેન્ટિસ્ટ હસન. આજે આવ્યો રડવા માં કેમ હસન રડે? મને હસના અશ્રુ આવે છે. તમે મને પોતે પારસ છો ને મને પારસ બનાવ્યો કે છે એક રાત માં જ કે છે. કેટલી ઉંમર છે? 76 વર્ષ થયું કે છે. એટલે છોડીઓ બોલ્યો છોકરો છે કે? તકે ત્રણ છોડીઓ હતી, એક છોડી અંગ્રેજ જોડે પરણી, એક અમેરિકન જોડે પરણી, ઇટાલિયન જોડે પરણી. હું શું કહું કે છે? અલ્લાહ આવી હતી થયું કે છે. હું ક્યાં એની પાસે મરી જાઉં કે? હું તો જીવતો મરી જ કે અચન અક્કલ વાળો ખરો નહી? અચન અક્કલ નહી હોય નઈ લાગે ખરી ઓ એના અક્કલ. એમ માન સમજુ છું એટલે મને એમ લાગે છે કે મારા જેટલો દુનિયામાં કોઈ સુખી નથી કે છે. એને સમજણ છે ને, એક છોકરી પરણવાનું ના પાડે છે, એક છોકરી પરણવા ના પાડે છે. શું કરું દાદાજી, ગભરાઈશ નહી વા? આપડો ગુનો ક્યારે? આપડો ગુનો ક્યારે? આપડે એને રસ્તે ચાલીએ, મોહને રસ્તે ઊંધે રસ્તે ચાલીએ તો આપડો ગુનો દુનિયા તોડી ખાય. દુનિયા તોડી ખાય. ત્યારે બાપ એવો હતો તે જાણતા બધે ફોરેન દેશ માં ફરવા દેતો હતો, નામ કરતો એવું તો તમે કહ્યું નથી. પછી તમારે કોણ નામ દેતા? ચમતા જ ગયા હાય હાય કરો. સાંઈ બાબા ની કૃપા છે તો સાંઈ બાબા નો આ રીતે ભજો ને કાગળ એક લખો કે દાદાજી એ કહ્યું છે કે જો તમારો હું શિષ્ય થયો જો કઈ દુઃખ હોય તો તમે તમે મારી દુકાન બદલી પડશે કે એવું દાદાજી કહ્યું કે એવું કાગળ જો આ અહીં બેઠા છો તો કામ કરવું છે ને જમાડવાની સિસ્ટમ રાખજો કાલથી એટલે જમો કઈ પછી તમે જમજો ખવડાવીને પછી કામ તો લેવું પડે ને એમની પાસે બધા ગુરુ હોય કે ભગવાન હોય એ જાય જ થાય બધું આગળ પડી હાય હાય ના કરતો ને તમે કરતા તો નથી હાય હાય બોલ અમને ઠંડા પાડી નથી તમે આપ્યો ડ્યુરિંગ અમેરિકામાં હશો ત્યારે મને યાદ તો કરતા હશો કે છે અમેરિકામાં આપણે હતા તે વખતે સવારે બધું ધ્યાન કરે ને બાબા નું તે વખતે તમે બે વાર મને દર્શન દીધે લાગે છે એટલે કે તમે મને યાદ તો કરતા જ હશો તમે મને યાદ તો કરતા જ હશો તમારી પર લખ્યા છે અમારી જય જરા આયા અમારે કઈ તમારે દર્શન કરવા તો ના જવું અમારે તો દર્શન કરવા તો જાવ તો અમારે એક જ છે સમજો ને અહીં એવું નથી એટલે આપણે આપણું કરતા છે કર્યા કરવું પણ કાગળ લખજો તમને જે ઉપાધિ લાગી તે ના થવી જોઈએ કોક નાખે પણ હું સમજી ગયો હતો એ સમજી ગઈ હતી સાચી ઓછી થઈ જવા મળી એથી ઉડી ગઈ હતી કેવાય ઉડી ગયા કેવા માં છે જેમ બરફનો બરફનો વગર તો વાર ના લાગે ને એને પહેરે પહેરે તમને છોટી તકલીફ નહીં વાત જ નહીં આપડે 15 વર્ષ માં બીજા બધા ગુરુ કેવાય ને આ લઘુત્તમ કેવાય શું કે એથી કોઈ એથી કોઈ નાના નહીં એવા એ બાબત હતી મેં તમને જણાવી દીધી હવે તો છે નહીં કોઈ એવી તમે તો જેવો લાગેલા દાદા તમે અમે ત્યાં અમે આવીએ તો તમને તો ભૂલતા જ નથી વસ્તુ શું કે રજા ઓછી મળે એટલે શું કરીએ હવે આત્મા છે તે અમે જાણીએ બધું તમારો ભાવ જોઈએ કે મારે જવું છે બસ એટલું પછી ના આવે તો અમે જાણીએ સાથી ની સેવા અમારો ભાવ ઘણો થાય પણ ભાવ આવે નહીં સાથી ના આવે એમ જાણીએ બધું સત્તા આપણા હાથમાં નથી અમુક અમુક સત્તા તમારા હાથમાં છે બીજી સત્તા તમારા હાથમાં નથી માયા એ સત્તા માયા ના હાથમાં છે અને તમારી સત્તા તમારા હાથમાં છે શું કહ્યું એટલે 5 દિવસ દેખાય છે બધી માયાવી સત્તા છે અને ભાવના કરે છે કે મારે આમ છે તે તમારી સત્તા છે શું કહ્યું ને તમારી સત્તા તમારી ભાવના કરવાનો અધિકાર થાય છે એ 5 ઇન્દ્રિયોની સત્તા છે ને તમારું ના ચાલે તમને ખાતી વખત તમે નિશાન કરી શકો આ વાયડી ચીજ નહીં થાય પણ સંદાસમાં તમારો અધિકાર નહીં એટલે સર્જન ક્રિયામાં તમારો અધિકાર છે ને વિસર્જનનો અધિકાર નથી તમે હોય ભાઈ ને અને કાલે પ્રહાર બોલતા એ બોલાય નહી પ્રહાર બોલવું એ ગુનો છે શું કહ્યું પુરુષાર્થ હોય જ પુરુષાર્થ ભાવ નો પુરુષાર્થ આપડે પ્રહાર બોલવા થાય શું થાય ભાવ દબાઈ જાય શું થાય ભાવ નો પુરુષાર્થ કર્યા જ કરવાનું પુરુષાર્થ વધારે કઈ રીતે થાય? પુરુષાર્થ વધારે કઈ રીતે થાય? પુરુષાર્થ વધારે કઈ રીતે થાય? વધારે કઈ રીતે થાય? પુરુષાર્થ ને પુરુષાર્થ ને પ્રહાર્થ ને સમજવું જોઈએ. પ્રહાર્થ એટલે શું? કે અત્યારે તમે ધ્યાન કરવા બેઠા છો, પદ્માસન વાળી ધ્યાન કરો છો, પછી કાલે તમે એવું કરતા હોય, પંદર એવું કરતા હોય, ચોથ દાડે હું આ ઉતાર કરું, હું કહું કે કેમ મને બી આજે ધ્યાન નથી કરતા, ત્યારે તમે મને બોલો નહીં મળે, આમ આમ કર્યા કરો તો મને શું કહો છો તમે? તમે શું કહેવા મારો આમ આમ કરો એટલે દુખે છે? તો પગ કરતા હતા કે તમે કરતા હતા મળે બોલો ને? તમે ધ્યાન કરતા હતા પગ કરતા હતા કે તમે કરતા હતા? જો તમે કરતા હોય તો કર્યા કરો નહીં, અને પગ કરતા હોય તો તમે થતા નથી. બીજા બધાની મદદ હોય અને કાર્ય થાય એ બધું પ્રયાસ છે. તમે હોય કરી ને સ્વતંત્ર આપણું ધાર્યું કાર્ય થાય એટલું સારું. સ્વતંત્ર સ્વતંત્ર અત્યારે કોઈ ગાળો બોલે તમને ભળે ને બેન ને ભળે ગુરુદેવ ને ભળે તો તમે ત્યાં આગળ ચમતા રાખો એ તમારો પુરસ્કાર. ચમતા રાખો એ પુરસ્કાર, અને તમે ચીડી જાઓ એ પુરસ્કાર ઊંધો પુરસ્કાર એટલે માર ખવડાવશે. આવતો બહુ બે પ્રકારના પુરસ્કાર, એક ઊંધો અને એક છતો. એ જો સમતા રાખો તો આવતો ભવ સાથે સરસ માં સરસ જગ્યા મળી જાય. શું કહે? ફર્સ્ટ ક્લાસ ટિકિટ સમજો ને, અને પછી ગુસ્સે થાવ ચીડાવ તો ફોર્થ ક્લાસ ગટર ક્લાસ જાગર થવું પડે. સમજાયું વાત છે તમે? એટલે હા, તમારે સમતા રાખો એ મુખ્ય વસ્તુ છે. આ બેનો પૈણાવાની છે, શું થયું કે પણ હું કરતા હો ના હો, મારા હાથમાં સત્તા હોય હું ચલાવતો હો, એટલે આ ત્યાં પુરસાર્થ ઊંધો કર્યો કહેવાય. હસતા હસતા હા, એમ પુરસાર્થ પ્રયત્ન કર્યા કરવાના, આપણે પ્રયત્ન કર્યા કરવાના, ભાવના કર્યા કરવાની, બધું કર્યા કરવાનું, પછી ન બને એ આપણા હાથથી સત્તા નહીં. તમે સમજ લે ને, કઈ ઝેર ખાઈને મરી જાય, કઈ તોય ના મરી જાય, બધું ઝેર ખાય તો ઝેર નીકળી જાય જીવવાનું હોય તો. એટલે પ્રહાર એટલે શું? બધું ધીરું, અત્યારે માથું દુખતું ના હોય, શરીર સારું હોય તો તમે ઓફિસમાં જાઓ ને તો માથું દુખ્યું શરીર ના હારું છે જાઓ, અને લોકો શું પૂછા તો નવાય પૂછા તો બધા પ્રારંભ. તો ગુરુદેવ તો તે પ્રારંભ, આ ગુરુદેવ ની ભક્તિ કરો તે પ્રારંભ. એની બી જે ભક્તિ કરો છો તેની એમના તરફ જે ઉછાળો આવે છે એ પૂછાશે, અને ઉછાળો બેસી જાય છે તે હવે ઊંધો પુરસાદ છે. ઉછાળો તો સમજ્યા બોલતા નથી પ્રેમ. હા, મિકેનિકલી કરો એ બધું પ્રાર્થ. શું કરો? મિકેનિકલી કરો એ બધું પ્રાર્થ. મિકેનિકલી એટલે દરેક વસ્તુ ભેગી થઈને કાર્ય થવું છે. આ જગત માં કોઈ માણસ પ્રહાર્થ અને પુરુષાર્થ ની રૂપરેખા સમજી શકે નહીં, એક્સેપ્ટ જ્ઞાની. કે જ્ઞાની એટલે જેને જાણવાનું કોઈ બાકી રહ્યું નથી એવું, અને જેનામ શાંત પણ બુદ્ધિ નથી તે એનું નામ જ્ઞાની કહેવાય. તે પ્રહાર્થ અને પુરુષાર્થ નો ભેદ પાડી શકે બાકી કોઈ પ્રહાર્થ અને પુરુષાર્થ નથી. અહીંથી ઉતાવળો ગયો, વહેલો ઉઠી ગયો દુકાને, કોઈ મોડો ગયો તો આપણે આ મોડો ગયો તેને પ્રારબ્ધ કહેલું, અને વહેલો ગયો તેને પુરસાદ કહે. અમે કહીએ ના દા, શરીર સારું હતું તો વેલો ગયો, તાર ચડ્યો હતો એટલે આ રઘવાટી પ્રાર્થ છે વેલો ગયો, અને આ અતિ પ્રાર્થ છે. કેવું છે આ રઘવાટી પ્રાર્થ છે ને આ અતિ પ્રાર્થ, સમજાવી વાત લાગે શું કહે તો આગળ આગળ વાત કરું બંધ કરું, સમજાવી વાત લાગે છે થોડી થોડી સમજ પડે છે ભાઈ, તમને લાગે છે કઈ દેવાની સત્ય લાગે છે એવું પૂરેપૂરું સત્ય છે ના પણ સમજો નઈ તો ઉકેલ આવશે, નહીં ઉકેલ આવે તો આજનો પુરુષાર્થ આ દુનિયામાં કોઈ સમજી છે કે એની એક્સેપ્ટ જ્ઞાન આખું જગત કર્યું છે બધું જ રહસ્ય છે, અને પછી ને પુરસાદ પહેલે થઈ જાય છે બિચાર ભણ નહીં રહેતું. અત્યારે મુંબઈમાં અરુણાંત તમે 11:30 વાગે રાતે 5 માળ લઈને ગયા, અરુણા બારણું ગાડ્યું અને 5 માળ જોડે દેખે એટલે અરુણા મનમાં ખરાબ તો ના લાગે કે ખરી આવો માથા થયા આવો આવો બેસો બધું પ્રાર્થ પધારો પધારો બધું બોલે, પણ મનમાં મહી શું થાય અત્યારે કઈ થી હું આવે શું થાય, પેલું 5 જણ છે રાતે આ પથારીઓ કરે લોકો પથાર દરેક પોતાની ઉમો હોય ગયો હોય ઘરમાં 2 જણ હોય તે તને હવે પડે છે વાત, એટલે શું થાય મનમાં દુઃખો થાય મનમાં બોલતા નથી મનમાં અત્યારે કઈ થી હું આ મળે શું બોલે આવો પધારો બોલે મનમાં થાય અત્યારે કઈ થી હું એ કઈ થી હું કર્યો એ પુરસાદ અને આવો બધા કે છે પ્રાર્થ આ પ્રાર્થ ધોળી ગયું કીર્તિ આપીને અને પુરસાદ છે તો આવતો બહુ ચાર પગ કરી ને એક પૂતળું બધા ઢોળાયા છે તો આ નહીં ખવડાવવું પડે બધું તાર નહીં રાખવા પડે તો શું કામ ભાવ બગાડો છે એવું ના બધું પડે પછી આગળ પાસે શું કે થોડી થોડી પણ બોલને બધી પેપ્સી કે શું એ બોલને બોલે નહીં કદી તારે એ લોકો શું તમે શું કહો તમારી જોડે કોઈ આવ્યો છે અત્યારે બેન રવા દો ને ત્યાં બાદ અત્યારે ખીચડી કરી કરજો ને બહુ થઈ ગયું એ ઉપાધિ હા બધો પુરસાદ ઊંધો ચાલી રહ્યો છે પ્રાર્થ રૂપાળો દેખાય છે લગ્નમાં જઈએ છે તે નહીં કહેલો કે પણ મિકેનિકલી એ ભાઈ પુરસાદ ઊંધો હાથ વર્ષી મારનો કાયદો હતો કે જમે જમે જમે આવ્યો હોય તો તૈયાર હોય દાળ ભાત રોટલી શાક અગર જે કઈ ખીચડી કરી જે હોય મૂકજો, પણ પ્રેમ પ્રેમ ને પ્રેમ આપણે બનાવટ નહી જમે આવ્યા છે એટલે અમને ઓલા શીરો બનાવવાનું ફળવાનું જે બન્યું એ મૂકી દેવાનું આપણે, પણ પ્રેમ જો એ મારે તો પ્રેમ પૂછજો. પછી મેં લોકો વાતો કરશે બધું લુખું ઘડા છે આપ્યો કે મારી આબરૂ મારી ગયેલી જ છે આબરૂ પહેલેથી જ ગયેલી મારે તો પ્રેમ જોઈએ અને લોક કહે છે બનાવે મિકેનિકલ તો મિકેનિકલ સિવાય જોવામાં આવે છે લગડો બગડોમાં તો શું સારું ખવડાવતા નથી દૂર ધોઈ નથી જાય છે આ વાત ગમે છે કરું કે બંધ કરું બરોબર છે હે બરોબર છે બીજું બધું મિકેનિકલ છે આ તો આ વ્યાખ્યાન આપે છે ને તે મિકેનિકલ છે આ મોટા ઉપદેશ આપે તે મિકેનિકલ મેં તો શું લખ્યું છે પુસ્તકમાં આખા વર્લ્ડ ના તમામ મનુષ્યો સાધુઓ સંન્યાસીઓ બધા ટોપ છે ભમાયડા છે નીચે નીકળી ભાવજી, સુંદર ભાવજી. અને ભાવ તો તરત પર આપે, કેવું કેશ આપે. એટલે પ્રહાર ને પુરસાદ ના હોય મને, એ લોકો નું બધું નથી. એ પ્રહાર નો હો જાય ગયા, મન હોય તાર બાપુ પ્રહાર તારે એવું હતું છે, હો જાય ગયા એવું. અને જે થવાનું છે ને તે થઈ રહેશે ભાઈ. હા, બનનાર છે, બનનાર છે ને ફરનાર નથી, ફરનાર છે બનનાર નથી. આવું બોલા બોલા હુઆ શું બોલે. તો પછી મેં એને કહ્યું કે હવે બનનાર ફરનાર ના હોય ને તો આપડે ગાડી છે વાંકે બધી જાય. સાવધાની પૂર્વક ચલાવો અને પછી અથડાય એ બનનાર. સમજાય તમને? સાવધાની પૂર્વક ચલાવો, સાવધાની પોલીસ ને લફડું કરવાની જરૂર નથી. બંદા તે ફરવાનું નથી, ઉઘાડી બંદા ખેત ચલાય ને ગાડી ટેકું ચલાવે. શું તો બોલવા બધા શું રહે બાવા, એવું ચાલતું છે. ઘડી વાંખે મિજિન ના થાય, ભાઈ ઘડી કરીએ તો વાંખે મિજિન ના થાય નહી, તો બધી સાચી થાય. તારું બધી વસ્તુ બીજા એકબેક ની મદદ થી કાર્ય થાય, એ બધું વ્રત નીચે નીકળી. કહ્યું નહિ થયું મિકેનિકલ લીકો મને. હવે દરેક મિકેનિકલ કાર્યની પાછળ મિકેનિકલ કાર્ય એ ઇફેક્ટ છે અને એની પાછળ કોઝ હોય જ. એ કોઝ ને ઓળખે એ પૂછતા છે. શું છે મિકેનિકલ જે આ પ્રારંભ જે વસ્તુ બને કોઝ હોય, ઇફેક્ટ હોય કે કોઝ હોય? કોઝ ઇઝ એન ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝ ઇઝ. એ કોઝ એ પૂછતા છે, ઇફેક્ટ છે, પ્રારંભ છે. શું છે? પ્રારબ્ધ પહેલું કે પુરુષાર્થ પહેલો? પ્રારબ્ધ પહેલું કે પુરુષાર્થ પહેલો? પ્રારબ્ધ પહેલું કે પુરુષાર્થ પહેલો? પુરુષાર્થ પહેલો. પુરુષાર્થ ના હોત નહી તો પ્રારબ્ધ બને જ નહી. શું? અને પ્રારબ્ધ બન્યા પછી પુરુષાર્થ ના પણ થાય. અને પુરસાદ થયા પછી પ્રારબ્ધ થયા વગર રહે નહી, કોઈ દાડો અટકે જ નહીં. કોઈથી ભગવાન છે એના અટકે. કોઝ નહીં કરો છો, ઇફેક્ટ આવ્યા વગર રહે જ નહીં. તો પુરુષાર્થ વિચારીને કરો છો. શું કે છે? પુરુષાર્થ વિચારીને કરવો જોઈએ ને. તો પછી પુરુષાર્થ વિચારીને કરવો જોઈએ ને. વિચારીને નહીં, જાગૃતિ પૂર્વક વિચારી તો કરે જ છે. ઊંઘતા કરે છે આ લોકો. આ બધા આખું લંડન ઊંઘમાં પુરસાદ કરી રહ્યું છે. આખું લંડન આ મારી જોડે થોડાક ફરે છે, થોડા જાગે જાગ્રત થયા છે એટલી જોવાય. આજુબાજુ દેખાય છે ઊંઘમાં કરી રહ્યું છે પુરસાદ. પુરસાદ કેવો? એક ક્ષણ પણ ઊંઘ્યો નથી ક્યારે. છવી વર્ષથી જેના હાથે એક દોષ થતો નથી, છતાંય પણ જે દુનિયાને કોઈ દળ દોષ કરાય નહીં. દુનિયામાં દોષ સમજી ના શકે, દોષ માન્યા મને આપે એવા દોષ અમને પણ થાય છે. જેને દુનિયા દોષ સમજી શકે નહી અને જાણી શકે નહી, કારણ બઉ આખું આ શું કેવા જ્ઞાન અટકાવે એવા દોષ થાય તે અમને પાછા થયા કરી. અમારે નહીં સાંઈ બાબાને બોલીને અમારે પાછી માગી ગયું લીધું, અને તમારા લીધે મારા લીધે હું બોલું નહીં, કોઈ ચંદ પુરુષ બોલું નહીં, સમજ ને. પણ અમારે માફી માગવી પડી ના પડી, સમજ ને. આવું દેશ અમારે ના થાય કોઈ તારે આ દેખાણ શું તમે તમારું પૂન ગભર્યું આટલું બધું તમારી પાસે દાદા ખુશ થઈ ગયા હતા તે પોતે દોષ કરીને કેવું એને કહ્યું કાગળ લખી નાખો. શું કહ્યું? કાગળ લખી નાખો પહોંચી ગયો તાર હું સાહેબા મને ખબર પડી નઈ. અમે દાદાજી કહ્યું એ પહોંચી ગયું હોય તમને કૃપા વર્ષા હોય કઈ, અને અમારી આમ ઉપાધિ માત્ર રહેલો કઈ મારે તમારી પાસે પડી રહ્યું છે કઈ. શું કહ્યું? ખરું કહ્યું નથી, લંડન નું રાજ કરવું નથી, બ્રિટન નું રાજ કરવું. રિટાયર થઈ જવું અને પેન્શન મળે એટલે હું તો ત્યાં જતો રહ્યો. સમજો તારે થોડી સમજ પડી તારું તમે શું પુરસાદ કર્યા કહો. દાળ ભાત આ બધી રસોઈ બેન નીચે ટિકિટ બનાવી તમને મૂકે એ, અને એ બેન છે તે આ દાદા ભગવાન જમવા આવવાના છે બધા ભાવથી ને ભાવથી જે બનાવીને મૂકે એનું બી ભાવ એ પુરુષાર્થ છે, બીજું બધું મિકેનિકલ છે. એટલા પુરુષાર્થ લઈ લઈને રસોઈ પણ સારી લાગે. લોકો કે ભાવથી બનાવી છે ઘણી જગ્યાએ લોકો કે દાદા ભાવથી આ બેને મને એ લાગે છે જોયે સ્વાદ કેટલો સરસ છે. ભાવ તો ખોળ ખોળ ખોળ બધું આવી ગયું ભાવમાં. દાદા ભાવથી જ તમે અહીંયા આવ્યા આજે. ચાર વાગે ઉઠાય 3 વાગ્યા નો ઘંટો વગાડ્યો હતો, જળ સ્કૂલ નો ઘંટો વાગ્યો. ઈશ્વરભાઈ ઘરે આટલામાં થાય કે એ જાણતા નહી આપડે આયા છે. ભાવ બગાડવો એ પુરુષાર્થ, ભાવ સુધારવો એ પુરુષાર્થ. ના ભાવ સુધારે હું તો પુરુષાર્થ, ભાવ બગાડવો એ અલકો નુકસાન કરતા એ પેલો અધોગતિ લઈ જતા અલકો ઉધોગતિ લઈ જતા. એટલે જે અનુકૂળ આવે એ કરવું, પણ ભાવ સુધારવો તો ઉત્કર્ષ. ભાવ સુધારવાનો તો જ પછી પરાબ જશો થાય ને. આ બધું કરો એનું કયા નથી મિકેનિકલ થયા છે. લોકો આપડે નહીં કેતા લગ્ન અંદર મિકેનિકલ ચાલે ભાવ રહ્યો નહીં છે ને બિચારા મોઢા પર દેખાય જ ભાવ. એ વાત સાચી છે. માણસો છે ઇન્વિટેશન આપે 700 ના, માણસો 1500 અને આવીને જમીન જતા હોય મળવાનું જતા હોય. એ માણસ જમતા હોય ભલે તમે ભલે એ કઈ રોટલી ને આટલો જ ભાત ખાઈએ, પણ ખાતી વખતે અમે હાસ્ય કેવું ફેલાવીએ, હિન્દુસ્તાન વાતો કેવી કરીએ. શું મારી ઈચ્છા જ છે જો કે આપડે તો શું જો મને મુસલમાન કેમ કે તમે ગાર ભરો તો ઘટી ના જાય, તમે ફૂલા ચડાવો તો વધી ના જાય, એમ નામ પ્રેમ કહેવાય. ફૂલા ચડાવે વધી જાય એ આ શક્તિ, ગાર ભરો ઘટી જાય એ આ શક્તિ, ઘટે જ થાય એ પ્રેમ એ આ શક્તિ, જે ઘટે નહીં વધે નહીં એમ નામ પ્રેમ કહેવાય. એ પ્રેમ એ પરમાત્મા, શું છે એવો પ્રેમ હોય તાર જોણ કઈ પરમાત્મા આવે ત્યાં. સારું છે દાદા, બાબાજી ગુરુ કરવા માટે અમે એમને જાત જોયા ને તે ગુરુ કરવા માટે વાંધો નથી. પચીસ આઠસો રચી સાંજે ઈશ્વરભાઈ પટેલ ત્યાં ભગવાન શું ખાય છે, શું પીએ છે, શું કરે છે, ક્યાં રહે છે, બધી જ વાત પૂછાય. કાલે હું જોઈ ને કઉ છું, પુસ્તક નું વાંચેલું કહેવાયું નથી, એટલે તમને એક્ઝેક્ટ તમારે એનો એ મળે ખ્યાલ આવે. બેન પૂછે છે અહીંયા મેસેજ આવવાનું નથી, કે છે મારે ભગવાન ને મેળવવા છે તો મારે શું પુરુષાર્થ કરવો? મારી પાસે ફરી વાર કે આવો હું તમને સમજાવું. તમારે વહેલા મેળવવા છે કે પછી આ સંસાર નું કહ્યું, સંસાર માં તમને દુઃખ વગર થી જ ગમશે, પછી દુઃખ નહીં પડે. ભગવાન પછી દુઃખ હોય તો પછી દુઃખ નહીં પડે તેમ શું કરશે? પછી તમને દુઃખ નો શોખ લાગ્યો છે ને? ના દુઃખ નથી થતું, દુઃખ ની કઈ પડી નથી કે દુઃખ મળે તો મળે તો પછી દુઃખ નહીં થાય. ભગવાન ને દર્શન કર્યા પછી દુઃખ ના થાય, જો દર્શન કર્યા ભગવાન ના નથી કર્યા તો હજી દુઃખ હોય, અને ભગવાન ના દર્શન કર્યા પછી ભગવાન જાય નહીં, પછી એ જતા નહીં રહે, પછી તમે કંટાળશો કે આ તો એને ઉડતું કે આ બંધ કરી પડી એટલે જીવ માત્ર શું ખોરે છે બેન? હજાર પાન નાના જીવડા જીવ માત્ર જે છે જીવતા છે, સજીવ જીવ છે જેમાં જીવન છે, એ બધા સુખ ને ખોળે છે. શું ખોળે છે? અને કોઈ જીવ ને દુઃખ પ્રિય ના હોય. કોઈ જીવ તમે એવો જોયો જેને દુઃખ પ્રિય હોય? એટલે સુખ ને ખોળે છે, એટલે ભગવાન એ સુખ નો કંદ છે. જેમ બરફ માં ગરમી હોય, કેમ એક બાજુ ગરમી હોય ને, સૂર્યનારાયણ ગયો હોય તે બાજુ ગરમી હોય ને, બરફ ના ઢગલા માં સૂર્યનારાયણ ગરમી હોય કે ના હોય? બરફ ગરમ ના થાય ને? દર્શન કર્યા પછી દુઃખ તો દેખાય નહીં, દુઃખ હોય નહીં, દર્શન કેવી રીતના કરવા? 26 વર્ષ પહેલા દર્શન કર્યા હતા, પછી મને દુઃખ મેં જોયું નથી કોઈ દાડે. ના એટલે નહી, એન્ટ્રન્સ ફી જોઈએ ને. અમરેલી પ્રાંત ના ગાયકવાડ સરકાર નો અમરેલી પ્રાંત હતો ત્યાં. આમ વણિક છો કે બ્રાહ્મણ છે? બ્રાહ્મણ છો ખરું ને? બ્રાહ્મણ હોય પણ આપડે હિન્દુસ્તાન દેશ નું જોઈએ, પછી મુસ્લિમ હોય તો વાંધો નહીં. કારણ કે દેશ નો મુસ્લિમ હિન્દુસ્તાન દેશ નો હોવા જોઈએ મૂળ. મૂળ એના બાપદાદા હિન્દુસ્તાન દેશ ના હોવા જોઈએ, નહીં તો બહાર ના લોકો જોઈએ. અમારે કઈ કામ નહીં, અમારે વેપાર છે નહી. જેને પૈસા નો વેપાર હોય તે બહાર ના લોકો જોડે સોદા કરે. મારે પૈસા નો વેપાર ના હોય, મારે તો પૈ લેવાની ના હોય. મારે તો કપડા મારા ઘરના પોતાના પૈસા ને પહેરવાનું. લિફ્ટ વાળો માગે તે, લિફ્ટ વાળો માગે તે. ભગવાન મેળવવા માં જો પૈસા હોય તો ભગવાન ભિખારી કહેવાય. શું કહ્યું? બીજી બધું મેળવવા પૈસા હોય, બીજી ચીજો જોઈતી હોય તો પૈસા હોય ને ફી હોય. આમાં ફી ના હોય. અહીં તો પુસ્તકે ફ્રી ઓફ કોસ્ટ હોય. કેવું હોય? ફ્રી ઓફ કોસ્ટ. કિંમત કેટલી મોટી રાખી છે? ગરમ વિનય અને હું કઈ જાણતો નથી. તમારે ચૂકવાય એવી છે કિંમત? નથી. શું કિંમત લખી છે? પરમ વિનય. પરમ વિનય. પરમ વિનય અને હું કઈ જાણતો નથી. કારણ કે લોકો શું કે છે, સાહેબ હું જાણું છું તો જાણું છું તો પછી શું જાણવા આવ્યો છે કે તમે? શું કહ્યું? જાણે પછી શું જાણવા આવ્યો? તો જાણવાની વાત કરું. શું કહ્યું? અને પછી હું જાણું છું એવું શું? મારે કરવું શું? તારે તો જાણવું છે પછી તું કહું છું હું જાણું છું. તમે સમજો ને, જાણો તો ત્યારે ખરું કહેવાય કે ફરી જાણવું જ ના પડે. શું કહ્યું? જાણવું ક્યારે કહેવાય? ફરી જાણવું ના પડે, ફરી જાણવા જવું જ ના પડે. તમારે ફરી જાણવા નહીં જવું પડે, જાણીને ફરી જાણવા ના જવું પડે. સમજે ને? અને નથી જાણી તો હતી હું જાણું છું કહીએ એનો શું? આમ કે કરો, આ ટ્રેનર સ્ટેશન રસ્તો બધો હું જાણું છું. અને ત્રણ આગળ આપડે જઈએ તો એક મહિલ ના બદલે 20 મહિલ ફેરવે. આપડે નામ જ એક બુરખલ છે હમસ્તો વધી જોડું કયા કરે છે. ભટક ભટક કરે છે. અનંત અવતાર સુધી ભટક્યા છો, તમને કઈ થાક બાક લાગ્યો નહીં આ ભટકામણ માં? બઉ લાગ્યો છે એટલે કઈ વાત નથી. બઉ લાગે થાક લાગે તો થાક ઉતારવો જોઈએ અને જ્ઞાની પુરુષ ના દર્શન કરવા જોઈએ. પછી જ્ઞાની પુરુષ ચાહે તો આપે. કારણ કે હું તો જ્ઞાની છું. ભગવાન જે છે, દાદા ભગવાન છે ને, તે તો મહી પ્રગટ થયેલા છે. હું પોતે દાદા ભગવાન નથી થઈ બેઠો. શું કહ્યું? કારણ મારા માનમાં ડિફરન્સ છે. જેમ 14 અને પૂનમ બે માં ફેર ખરો કે નહીં? ભલે એક તિથી નો પણ ફેર ખરો ને. એટલે મારી 356 ડિગ્રી છે, ભગવાન ની 360 ડિગ્રી છે. શું છે? એટલે આ ભગવાન ભાઈ પ્રગટ થયા છે 14 લોક નો નાથ છે એની ગેરંટી આપું છું. આખા બ્રહ્માંડ નો ગણિત છે એવું ગેરંટી આપું છું. સમજણ ને? પણ હું આમ નમસ્કાર કરું છું, દાદા ભગવાન ના સિંહ જય જયકાર કરે. કારણ મારે ત્યાં દીકરી ખૂટે છે ને તે મારે પૂરી કરી પછી બીજી મને બહુ સત્તા આપી છે. એટલી બધી સત્તા આપી છે એની બધી સત્તા મારા હાથમાં આપી છે અને એ મને વશ થઈ ગયેલા છે. શું થયું છે?